श्री ब्रह्म पुराण अध्याय 72 भगवान नो अवतार गोकुल गमन पूतना वध सकट भंजन यमुला अर्जुन उद्धार गोपोन वृंदावन गमन तथा बलराम ने श्रीकृष्ण वांसरडा चारवा। व्यास जी कहे छे, देवादिदेव श्री हरि ए पहला जे आदेश आप्यो हतो ते अनुसार जग जननी नी योग माया देवकी ना उदर मां क्रमशः 6 गर्भ स्थापित करिया અને સાતમાને ખેંચીને રોહિણીના ઉદરમાં મૂકી દીધો। ત્યાર પછી ત્રણેય લોકો પર ઉપકાર કરવા માટે સાક્ષાત શ્રી હરિએ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને તે જ દિવસે યોગ નિંદ્રા યશોદાના ઉદરમાં પ્રવિષ્ટ થઈ। ભગવાન વિષ્ણુના અંશના ભૂતળ પર આવતા જ આકાશમાં ગ્રહોની ગતિ યથાવત થવા લાગી, બધી ઋતુઓ સુખ આપનારી બની ગઈ। દેવકીના શરીરમાં એટલું તેજ આવી ગયું કે કોઈ એમની સામે આંખ ઊંચી કરીને જોઈ પણ શકતું ન હતું। દેવતાઓ સ્ત્રી પુરુષોથી અદ્રશ્ય રહીને પોતાના ઉદરમાં શ્રી વિષ્ણુને ધારણ કરનારા માતા દેવકીનું દરરોજ સ્તવન કરવા લાગ્યા। દેવતા બોલ્યા, દેવી તમે સ્વાહા, તમે સ્વધા અને તમે જ વિદ્યા, સુધા અને જ્યોતિ છો। આ પૃથ્વી પર સઘળા લોકોની રક્ષા માટે તમારો અવતાર થયો છે। તમે પ્રસન્ન થઈને આખા જગતનું કલ્યાણ કરો। અમારી પ્રસન્નતા માટે પરમેશ્વરને ગર્ભમાં ધારણ કરો, જેમણે સ્વયં સમગ્ર જગતને ધારણ કરી રાખ્યું છે। આ પ્રમાણે દેવતાઓની સ્તુતિને સાંભળતા રહીને માતા દેવકીએ જગતની રક્ષા કરનારા કમલનયન ભગવાન વિષ્ણુને પોતાના ગર્ભમાં ધારણ કર્યા। ત્યાર પછી તે શુભ સમય આવ્યો જ્યારે સમસ્ત વિશ્વરૂપી કમળને વિકસિત કરવા માટે મહાત્મા શ્રી વિષ્ણુરૂપી સૂર્યદેવનો દેવકી રૂપી પ્રભાત વેળામાં ઉદય થયો। અડધી રાત્રિનો સમય હતો, મેઘ મંદ મંદ સ્વરમાં ગરજી રહ્યા હતા। શુભ મુહૂર્તમાં ભગવાન જનાર્દન પ્રગટ થયા। તે સમયે સગળા દેવતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા। વિકસિત નીલકમલ જેવા શ્યામવર્ણ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત વૃક્ષસ્થળ ધરાવતા ચતુર્ભુજ બાળકને ઉત્પન્ન થયેલો જોઈને પરમ બુદ્ધિમાન વસુદેવજીએ ઉલ્લાસપૂર્ણ વચનોથી ભગવાનની સ્તુતિ કરી અને કંસથી ભયભીત થઈને કહ્યું, શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા દેવ દેવેશ્વર, મેં જાણી લીધું કે આપ સાક્ષાત ભગવાન છો, પરંતુ દેવ આપ મારા પર કૃપા કરીને પોતાના દિવ્ય રૂપને છુપાવી લો। આપ મારા ભવનમાં અવતર્યા છો એ વાત જાણી લીધા પછી કંસ હમણાં મને કષ્ટ આપશે। દેવકી બોલ્યા, જેમના અનંત રૂપ છે, આ સમગ્ર વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે ગર્ભમાં સ્થિત હોવા છતાં પોતાના શરીર વડે સઘળા લોકને ધારણ કરે છે તથા જેમણે પોતાની માયાથી જ બાલરૂપ ધારણ કર્યું છે, એ દેવ દેવ પ્રસન્ન થાય। હે સર્વાત્મન, આ પોતાના ચતુર્ભુજ સ્વરૂપને ઉપસંહાર કરી દો। દૈત્યોનો સંહાર કરનારા દેવેશ્વર આપના અવતારની વાત કંસ જાણવા ન પામે। શ્રી ભગવાન બોલ્યા, દેવી પૂર્વ જન્મમાં તમે મારા જેવો પુત્ર પ્રાપ્ત કરવાની અભિલાષાથી જે મારી સ્તુતિ કરી હતી તે આજે સફળ થઈ ગઈ, કેમ કે મેં આજે તમારા ઉદરથી જન્મ લીધો છે। મુનિવરો આમ કહીને ભગવાન મૌન થઈ ગયા તથા વસુદેવજી પણ રાત્રે જ એમને લઈને ઘરની બહાર નીકળ્યા। વસુદેવજી જતા હતા તે સમયે પહેરો ભરતા મથુરાના દ્વારપાળો યોગ નિંદ્રાના પ્રભાવથી અચેત થઈ ગયા હતા। તે સમયે વરસાદ પડી રહ્યો હતો, એ જોઈને શેષનાગે છત્રની જેમ પોતાની ફણાઓ ધરીને ભગવાનને ઢાંકી દીધા અને વસુદેવજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા। રસ્તામાં યમુનાજી આવ્યા, યમુનાનું પાણી ઊંડું હોવા છતાં અને અનેક પ્રકારના તરંગો ઉછળતા હોવા છતાં ભગવાન વિષ્ણુને લઈને વસુદેવજી યમુના પાર કરવા લાગ્યા ત્યારે પાણી ઘૂંટણો સુધી જ વહેવા લાગ્યું। વસુદેવજીએ એ જ સ્થિતિમાં યમુના પાર કરી। એમણે જોયું કે નંદ વગેરે ઘરડા ગોપજનો રાજા કંસનો કર લઈને યમુનાના તટે આવ્યા છે। વસુદેવજીએ બાલકૃષ્ણની સાથે નંદજીના ઘરમાં પ્રવેશ કર્યો। થોડી વાર પહેલા જ યશોદાજીએ પણ યોગ માયાને કન્યારૂપે જન્મ આપ્યો હતો, પરંતુ એ યોગ માયામાં મોહિત હતા, તેથી પુત્ર છે કે પુત્રી એ વાતને જાણી ન શક્યા। પ્રસૂતિ ગૃહમાં બીજી પણ જે સ્ત્રીઓ હતી તે બધી નિંદ્રાના કારણે અચેત પડી હતી। વસુદેવજીએ ધીરેથી પોતાના બાળકને યશોદાની પથારીમાં સુવડાવી દીધો અને કન્યાને લઈને મથુરા પાછા આવ્યા તથા બાળકીને દેવકીની બાજુમાં સુવડાવીને બેસી ગયા। જાગતાની સાથે યશોદાએ જોયું કે મારે તો નીલકમળ જેવો શ્યામ સુંદર બાળક જન્મ્યો છે. એનાથી એમને ઘણી પ્રસન્નતા થઈ. એટલામાં બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાળો એકાએક ઉઠીને કંસને જઈને દેવકીને બાળક થયું છે એવા સમાચાર આપ્યા. કંસે સત્વરે ત્યાં જઈને તે બાલિકાને ઉપાડી લીધી. દેવકી રૂંધાયેલા કંઠે છોડી દે આને કહીને તેને રોકતા રહ્યા. કંસે તે કન્યાને લઈને એક શિલા પર પછાડી, પરંતુ તે કન્યા હાથમાંથી છટકીને આકાશમાં રોકાઈ ગઈ અને આયુધો સહિત મોટી મોટી આઠ ભુજાઓ વાળી દેવીના રૂપમાં પ્રગટ થઈ. તેણે ઊંચા સ્વરથી અઠાસ્ય કરીને કંસને કહ્યું, ઓ કંસ, મને પછાડવાથી શું લાભ થયો? જે તારો વધ કરવાના છે તે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. દેવતાઓના સર્વસ્વ એવા તે શ્રીહરિ પૂર્વ જન્મમાં પણ તારા કાળ હતા. આ બધી વાતોને ધ્યાનમાં લઈને તું સત્વરે તારા કલ્યાણનો ઉપાય કર. આમ કહીને દેવી કંસની દ્રષ્ટિ સામે જ આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગઈ. એના શરીર પર સુંદર હાર અને આભૂષણો શોભી રહ્યા હતા અને સિદ્ધો તેની સ્તુતિ કરતા હતા. ત્યાર પછી કંસના મનમાં બહુ ઉદ્વેગ થયો. એને પ્રલંબ અને કેશી વગેરે સમસ્ત મુખ્ય મુખ્ય અસુરોને બોલાવીને કહ્યું, મહાબાહુ પ્રલંબ, કેશી, ધેનુક અને પૂતના, અરિષ્ટ વગેરે બીજા બધા વીરોની સાથે તમે સૌ મારી વાત સાંભળો. દુરાત્મા દેવતાઓએ મને મારી નાખવાનો પ્રયત્ન શરૂ કર્યો છે, પરંતુ તેઓ મારા પરાક્રમથી સારી પેઠે પીડાઈ ચૂક્યા છે, તેથી હું તેમને વીર સમજતો નથી. દૈત્ય વીરો, મને તો કન્યાની કહેલી વાતથી આશ્ચર્ય થાય છે. દેવતાઓ મારા વિરુદ્ધમાં પ્રયત્ન કરી રહ્યા છે એ જાણીને મને હસવું આવે છે. તેમ છતાં દૈત્યેશ્વરો, હવે આપણે તે દુષ્ટોનો વધારે અપકાર કરવાનો પ્રયત્ન આદરવો જોઈએ. દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલી બાલિકાએ એવું પણ કહ્યું છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સ્વામી વિષ્ણુ, જે પૂર્વ જન્મમાં પણ મારા મૃત્યુના કારણ બની ચૂક્યા છે, ક્યાંક ઉત્પન્ન થઈ ગયા છે. તેથી હવે આપણે આ ભૂતળ પર બાળકોને મારી નાખવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને જે બાળકમાં બળ વધારે દેખાય તેને યત્નપૂર્વક મારી નાખવું જોઈએ. અસુરોને આ પ્રમાણે આજ્ઞા આપીને કંસ પોતાના ઘરે ગયો અને વિરોધ છોડીને વસુદેવ તથા દેવકીને જઈને કહ્યું, મેં તમારા આટલા બાળકો ખોટી રીતે મારી નાખ્યા. મારો નાશ કરવા માટે તો કોઈ બીજો જ બાળક ઉત્પન્ન થયો છે. તમે દુઃખી ન થાઓ, તમારા બાળકોનું મૃત્યુ આ રીતે જ થવાનું નક્કી હતું. આયુષ્ય પૂરું થાય ત્યારે કોણ મરાય જતું નથી. આ પ્રમાણે સાંત્વના આપીને કંસે તે બંનેને કારાગારમાંથી છોડી દીધા અને તેમને બધી રીતે સંતુષ્ટ કર્યા. ત્યાર પછી પોતાના મહેલમાં ચાલ્યો ગયો. બંધનમાંથી મુક્ત થયા પછી વસુદેવજી અને નંદજી મથુરામાં મળ્યા. નંદ બહુ પ્રસન્ન દેખાતા હતા. મારે ત્યાં પુત્ર થયો છે તે જાણીને એમનો હર્ષ સમાતો ન હતો. વસુદેવજીએ પણ કહ્યું, બહુ આનંદની વાત છે કે આ વૃદ્ધાવસ્થામાં પણ આપને ત્યાં પુત્ર થયો છે. હવે તો તમે બધાએ કંસનો વાર્ષિક કર ચૂકવી દીધો હશે, જેના માટે તમે અહીં આવ્યા છો. મારી એક વિનંતી છે કે કોઈ શ્રેષ્ઠ પુરુષે અહીં વધારે રોકાવવું ન જોઈએ. નંદજી, જો કાર્ય થઈ ગયું છે તો તમે અહીં કેમ બેઠા છો? શીઘ્ર ગોકુળ ચાલ્યા જાઓ. ત્યાં રોહિણીથી ઉત્પન્ન મારો પણ પુત્ર છે, તેનું પણ પોતાના પુત્રની જેમ લાલન પાલન કરજો. વસુદેવજી આ પ્રમાણે કહ્યું. તેથી નંદ વગેરે ગોપ તેમના ગાડાઓમાં સામાન બાંધીને ગોકુળ જવા રવાના થઈ ગયા. નંદજી મથુરા ગયા હતા તે દરમિયાન રાત્રે બાળકોની હત્યા કરનારી પૂતના આવી અને સુતેલા કૃષ્ણને લઈને પોતાનું સ્તનપાન કરાવવા લાગી. પૂતના રાત્રે જે જે બાળકના મુખમાં સ્તન આપતી હતી તે બાળક ક્ષણવારમાં નિર્જીવ થઈ જતું હતું. શ્રીકૃષ્ણે તેના સ્તનને બે હાથે પકડીને ખૂબ જોરથી દબાવ્યું અને ક્રોધિત થઈને તેના પ્રાણ સહિત દૂધ પીવાનો આરંભ કર્યો. તેના કારણે પૂતનાની નસ નાડીઓ તૂટીને છિન્ન ભિન્ન થઈ ગઈ. તે ઓહંકારા કરતી રહીને પૃથ્વી પર પડી ગઈ. મૃત્યુ સમયે તે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. તેનું શરીર બહુ ભયંકર થઈ ગયું. પૂતનાનો ચિત્કાર સાંભળીને બધા વ્રજવાસી ભયના કારણે જાગી ગયા. તેમણે આવીને જોયું તો પૂતના મરેલી પડી છે અને શ્રીકૃષ્ણ તેની ઉપર રમી રહ્યા છે. એ જોઈને માતા યશોદા ધ્રુજી ઉઠ્યા અને શ્રીકૃષ્ણને તરત જ તેના શરીર પરથી લઈ લીધા અને તેમના પર ગાયની પૂંછડી ઘુમાવવા જેવા ઉપચારો દ્વારા ગ્રહદોષને શાંત કરવા લાગ્યા. નંદ બાવાએ પણ ગાયનું છાણ લઈને શ્રીકૃષ્ણના માથા પર લગાડ્યું અને તેમની રક્ષા કરતા એ આ પ્રમાણે બોલ્યા, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ કરનારા ભગવાન શ્રી હરિ, જેમના નાભિકમળમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે, તે તારી રક્ષા કરે, જેમની દાઢના અગ્રભાગ પર મૂકેલી આ પૃથ્વી સમગ્ર જગતને ધારણ કરે છે, વરાહ રૂપધારી કેશવ તારી રક્ષા કરે, તારા ગુદાભાગ અને ઉદરની રક્ષા શ્રી જનાર્દન કરે, જે એક જ ક્ષણમાં વામનમાંથી વિરાટ થઈ ગયા અને ત્રણ ચરણમાં શ્રી સંપૂર્ણ ત્રિલોકને માપીને વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી સંપન્ન દેખાવા લાગ્યા, તે ભગવાન વામન તારી રક્ષા કરે, મુખ બાહુ પ્રબાહુ કોણીનો નીચેનો ભાગ અને કોણીનો નીચેનો ભાગ મન અને સગળી ઇન્દ્રિયોની અવિનાશી ભગવાન નારાયણ રક્ષા કરે, ભગવાન વૈકુંઠ દિશાઓમાં, મધુસૂદન વિદિશાઓમાં, ખૂણાઓમાં, ઋષિકેશ આકાશમાં અને પૃથ્વીને ધારણ કરનારા ભગવાન અનંત પૃથ્વી પર તારી રક્ષા કરે. આ પ્રમાણે નંદગોપ દ્વારા સ્વસ્તિ વાચન થતા બાળક શ્રીકૃષ્ણને ગાડાની નીચે એક પારણામાં સુવડાવી દેવામાં આવ્યા. ગોવાળોને મૃત્યુ પામેલી પૂતનાનું વિશાળ શરીર જોઈને અત્યંત ભય અને આશ્ચર્ય થયું. એક દિવસની વાત છે, મધુસૂદન શ્રીકૃષ્ણ ગાડાની નીચે સૂતેલા હતા. તે સમયે સ્તનપાન માટે જોર જોરથી રડવા લાગ્યા. રડતા રડતા એમણે પોતાના બંને પગ ઉપર ઉછાળવાના શરૂ કર્યા. ત્યારે એમનો એક પગ ગાડાને અડકતાની સાથે જ ગાડું ઊંધું થઈને તૂટી ગયું. તેની ઉપર મૂકેલા દૂધ દહીંના માટલા વગેરે ફૂટી ગયા. એ જોઈને આજુબાજુમાંથી ગોપ ગોપીઓ હાહાકાર કરતા દોડી આવ્યા. તેમણે જોયું કે બાળક કૃષ્ણ સૂતેલા છે. ત્યારે ગોવાળાએ પૂછ્યું કે આ ગાડું કોણે ઊંધું કરી નાખ્યું. ત્યાં જ કેટલાક બાળકો રમતા હતા. તેમણે કહ્યું, ગાડાને આ બાળકે પગની લાત મારી, તેનાથી ગાડું ઊંધું થઈ ગયું છે. સાંભળીને ગોપ ગોપીઓના મનમાં બહુ આશ્ચર્ય થયું. નંદબાવાએ અત્યંત વિસ્મિત થઈને શ્રીકૃષ્ણને ખોળામાં લઈ લીધા. યશોદાએ પણ આશ્ચર્યચકિત થઈને ગાડાની પૂજા કરાવી. એક દિવસ વસુદેવજીની પ્રેરણાથી ગર્ગજી ગોકુળમાં આવ્યા અને બીજા ગોવાળો જાણે નહીં એ રીતે તેમણે નંદબાવાના બંને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા. તેમણે મોટો બાળક જે રોહિણીનો પુત્ર હતો તેનું નામ રામ અને નાના બાળકનું નામ કૃષ્ણ રાખ્યું. થોડા જ સમયમાં તે બંને બાળક બહુ બળવાન તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. ઘૂંટણોના બળથી ચાલવાના કારણે તેમના બંને ઘૂંટણો અને હાથોમાં ચાંઠા પડી ગયા હતા. તેઓ બંને શરીરમાં છાણ અને રાખોડી ચોરીને આમ તેમ ફર્યા કરતા હતા. યશોદા અને રોહિણી તેમને રોકી શકતા ન હતા. ક્યારેક ગાયોના અને ક્યારેક વાછરડાના વાડામાં ઘૂસી જતા હતા. ક્યારેક તાજા જન્મેલા વાછરડાની પૂંછડી પકડીને ખેંચતા હતા. તે બંને બાળક એક સાથે જ રમતા અને અત્યંત ચપળતા દેખાડતા હતા. એક દિવસ જ્યારે યશોદાજી તેમને કોઈ રીતે રોકી ન શક્યા ત્યારે તેમને બહુ ક્રોધ ચડી આવ્યો. તેમણે અનાયાસે શ્રીકૃષ્ણની કમરમાં દોરડું બાંધી દીધું અને તે દોરડું ઉખળી સાથે બાંધી દીધું. ઉખળી ત્યાર પછી કહ્યું, ઓ ચંચળ, ભારે તોફાન કરતો હતો, હવે તારામાં તાકાત હોય તો દોડ. આમ કહીને યશોદાજી પોતાના ઘરના કામમાં લાગી ગયા. ત્યારે કમલણ અને શ્રીકૃષ્ણ ઉખળીને ખેંચતા નંદબાવાના આંગણામાં બે અર્જુન વૃક્ષ હતા તેમની વચ્ચે ઘૂસી ગયા. તે બંને વૃક્ષ જોડાયેલા ઉગ્યા હતા. તે વૃક્ષોની વચ્ચેથી શ્રીકૃષ્ણ તો નીકળી ગયા પણ વાંકી પડેલી ઉખળી ન નીકળી. શ્રીકૃષ્ણ જેવી ઉખળીને ઉખળી કરતા ખાંડણીઓ થતો હશે. ઉખળીને ખેંચી તે જ સમયે મોટી મોટી અને ઊંચી ડાળીઓવાળા તે બંને વૃક્ષ મૂળમાંથી ઉખળીને મોટા અવાજ સાથે પડી ગયા. વૃક્ષો પડવાનો મોટો અવાજ સાંભળીને ગોપ ગોપીઓ નંદ યશોદાજી વગેરે ત્યાં દોડી આવ્યા. આવીને જોયું તો બંને મોટા વૃક્ષો ઉખડીને પૃથ્વી પર પડી ગયા છે. તેમની મોટી મોટી ડાળો અને નાની નાની શાખાઓ તૂટીને વિખરાઈ ગઈ છે. તે વૃક્ષોની વચ્ચે બાળક કૃષ્ણ મંદમંદ મલકાઈ રહ્યો હતો. તેના ખુલેલા મુખમાં થોડા નવા આવેલા દાંત ઝળકી રહ્યા હતા. તેની કમરમાં બહુ જ કસીને દોરડું બાંધેલું હતું. ઉદરમાં દામ એટલે દોરડું બાંધવાના કારણે એ દામોદર નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી નંદબાવા વગેરે સગળા વડીલ વૃદ્ધ ગોવાળો કે જેઓ મોટા મોટા ઉત્પાતોના કારણે ડરી ગયા હતા, ચિંતાતુર થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. હવે આપણે આ સ્થાન પર રહેવું ન જોઈએ, ક્યાંક બીજા વનમાં ચાલ્યા જવું જોઈએ. અહીં વારંવાર અનેક ઉત્પાતો થયા કરે છે, જેમ કે પૂતનાનો વિનાશ, ગાડું ઊંધું વળી જવું, અને વાવંટોળ વિના જ બંને વૃક્ષોનું પડી જવું વગેરે. તેથી આપણે હવે વિના વિલંબે વૃંદાવનમાં ચાલ્યા જઈએ. જ્યાં સુધી કોઈ ભૂમિ સંબંધી બીજો મહાન ઉત્પાત વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધીમાં આપણે તેની વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રમાણે ત્યાંથી ચાલ્યા જવાનો નિશ્ચય કરીને બધા વ્રજવાસીઓ પોતપોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા, તરત ચાલો, વિલંબ ન કરો. પછી તો એક જ ક્ષણમાં ગાડા અને ગાયોની સાથે બધા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. વાછરડા ચારનારા ગોવાળોને ટોળે ટોળા સાથે રહી વાછરડાને ચરાવતા ચરાવતા વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. વ્રજનું તે ખાલી થઈ ગયેલું સ્થાન અનાજના દાણા વિખરાયેલા હોવાના કારણે ક્ષણભરમાં કાગડા કબૂતર વગેરે પક્ષીઓથી ભરાઈ ગયું. લીલાપૂર્વક બધું કાર્ય કરનારા ભગવાન શ્રી કૃષ્ણે ગાયોના અભ્યુદયની કામનાથી પોતાના શુદ્ધ અંતકરણ દ્વારા નિત્ય વૃંદાવન ધામનું ચિંતન કર્યું. તેથી ધોમ દખતા ગ્રીષ્મકાળમાં પણ ત્યાં ચારે બાજુ વર્ષા ઋતુની જેમ નવું નવું ઘાસ તૈયાર થઈ ગયું હતું. વૃંદાવનમાં પહોંચીને તે સમસ્ત ગાયો ગોવાળોનો સમુદાય ચારે બાજુથી અર્ધ ચંદ્રાકાર ગાડાની હાર બનાવીને વસી ગયો. ત્યાર પછી બલરામ અને શ્રીકૃષ્ણ વાછરડા ચારવા માટે જવા લાગ્યા. ગોષ્ઠમાં રહીને તે બંને ભાઈ અનેક પ્રકારની બાળલીલાઓ કર્યા કરતા હતા. મોરપંખનો મુગટ બનાવીને પહેરતા, જંગલી ફૂલો કાનમાં ધારણ કરતા, ક્યારેક વાંસળી વગાડતા અને ક્યારેક પાંદડાની પીપુડીઓ બનાવીને તેમાંથી જાત જાતના ધ્વનિ ઉત્પન્ન કરીને રમતો રમતા હતા. કાગડાના પીછા ધારણ કરીને તે બંને બાળકો વનમાં વિચરતા હતા. કદી અરસપરસ એકબીજાને હસાવતા રમતા અને કદી બીજા ગોવાળો સાથે બાલોચિત રમતો રમતા હતા. આ પ્રમાણે થોડો સમય પસાર થયા પછી બલરામ અને શ્રીકૃષ્ણ 7 વર્ષના થઈ ગયા. જે આખા જગતનું પાલન કરનારા છે એ ત્યાં મહાવનમાં વાછરડાના પાલક બન્યા છે. ધીરે ધીરે ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુનું આગમન થયું. મેઘઘટાથી આકાશ છવાઈ ગયું. નિરંતર ધારાવાહિક વૃષ્ટિ થવાથી બધી દિશાઓ એક સરખી લાગતી હતી. પાણી પડવાથી નવું ઘાસ ભૂમિ પર ઉગી ગયું હતું. ચારે બાજુ બિલાડાના ટોપ ઉગી નીકળ્યા હતા. જેમ નીલમણી એટલે કે લીલમ જડેલો ફરસ પર લાલ મણીની ઢગલીઓ શોભે છે, એમ બિલાડીના ટોપથી ઢંકાયેલી હરીભરી પૃથ્વી શોભી રહી હતી. જેમ નવી સંપત્તિ પ્રાપ્ત કરીને ઉદ્ધત મનુષ્યના મન કુમાર્ગે પ્રવૃત્ત થવા લાગે છે, તે જ પ્રમાણે વરસાદના જળથી ભરપૂર નદીઓનું પાણી પાળો તોડીને તટ ઉપરથી ગમે ત્યાં વહેવા લાગ્યું. સંધ્યાનો સમય થતા મહાબળી રામ અને શ્રીકૃષ્ણ ઈચ્છાનુસાર વ્રજમાં પાછા આવતા અને પોતાની વયના ગ્વાલ બાળકો સાથે દેવતાઓની જેમ ક્રીડા કરતા હતા. અધ્યાય 72 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.